અને બીજું કે સેજ ભૂલ થઈ ગઈ હોય તો કેવું કેવું થાય છે, રજ ઘરી જાય. એટલે જ કહ્યું છે નિષદી ને સંત સમાગમ કીજે. આમ તો કઈ શંકરાચાર્ય જે શ્લોક આમાં ભજગોવિંદ માં લખ્યું છે, નયમ સજ્જન સંગે ચિત્તમ, સત્પુરુષો સજ્જન પુરુષો એનો સતત નો સંગ રાખો ભાઈ. તો આ ફોસ્ફરસ નું એવું હોય છે ને, પાણીમાંથી બહાર કાઢો ભડકો થાય. હે એ શિક્ષક સાહેબ, એવું હોય છે ને સોડિયમ ને? હા, એટલે ભૂલ ભૂલ સુધારવા માટે જ કહું છું. એટલે સોડિયમ એને પાણીમાં રાખો તો બસ, પણ પાણીમાંથી બહાર કાઢો તો ભડકો થાય. એમ આપણે સતત આ સત્સંગમાં ડૂબી રહેવું પડે, જો ડૂબો નહીં તો ભડકા થાય. એવું છે, માટે સત્સંગ કરવો. એટલે સત્સંગનો મહિમા એ ચેપ્ટર પૂરું થાય છે અને પછી શંકરાચાર્યજી કહે છે, શું કહે છે, દેયમ દીન જનાય ચ પિત્તમ. આ થોડુંક લઈ લઈએ. દેયમ એટલે આપો, આપવું જોઈએ, આપો દેયમ. દીન જનાય, દીનહીન ગરીબ લોકોને, લોકોને માટે શું, વિત્તમ. વિત્તમ એટલે પૈસો, સંપત્તિ. તમારી પાસે જે હોય તે સંપત્તિને નામે જે કહેવાય તે, એ તમે દીનહીન ગરીબ લોકોને આપો, ટૂંકમાં દાન કરો. બસ શું આમ આ ભજગોવિંદમાં આ બધું જીવન જરૂરી આ તે બધી વાતો શંકરાચાર્યજી જે આમ જનતાને માટે વણી છે, ઉપયોગી છે, નથી લાગતું? આપણે કેટલું પછી અનુસરીએ, પાળીએ, ધ્યાનમાં લઈએ એ પછીની વાત છે, પણ સંતોએ કહેવામાં બાકી રાખ્યું હતું બસ દાન કરો. પેલો શું કહ્યું કે ગીતાનું ગાન કરો, શાસ્ત્ર જુઓ, શાસ્ત્રનો પેલો સ્વીકાર કરી લો. પછી ભજનનું કહ્યું, ભજગોવિંદમાં કે ભાઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ભગવાનનું ધ્યાન કરો, સંતોનો સંગ કરો, અને પાંચમું કહ્યું દાન કરો. દાન છેલ્લે રાખ્યું સાહેબ, અને આપણે દાન કરીને છૂટી જવું છે. દાન જરૂરી છે, કરવા જેવું છે, પણ આપણે પૈસા દઈને જો થઈ જતું હોય તો આપણે બીજું કઈ કરવું નથી. એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મારા હંમેશા કહેતા, પૈસાથી જ કલ્યાણ થતું હોય તો શ્રીમંતો ગરીબોનો વારો જ આવવા ન દે. પૈસાથી કલ્યાણ નહીં થાય, કેવળથી. એ તો સામે બેસીને સ્વામી કે સત્સંગ કરશો, સ્વભાવ ટાળશો, ભગવાનમાં જીવ જોડશો, ત્યારે કલ્યાણ થશે. પણ જરૂર પાછું એવું નથી, હો ભજન કરીએ દાન દેવાની જરૂર નથી, નહીતર ઘણા લોભ્યાન ફાવી જઈએ. આપણે તો સંતોનો સંગ કરવો, સ્વભાવ ટાળવો અને ભજન કરવો, દાનની શું જરૂર છે? એવાને તો વધારે પણ ગોથા ખવડાવે. એ લોભિયું છે, લોભિયું, લોભિયું તો હલવાઈ જ જાય. કારણ કે એ કહે છે સ્વભાવ ટાળવો, પણ સ્વભાવ ક્યાં ટાળ્યો, છૂટતું જ નથી, એટલે લોભિયું છે. એ તો લોભ એ સ્વભાવ નથી, તો એને જે ગમે છે એ સ્વભાવ સાચવીને રાખે છે, તો એ ટાળ્યા વગર કેમ મળ પડે? એટલે બધું જ કરવું જોઈએ, પણ કેવળ દાનથી કલ્યાણ થઈ જાય એમ માનવું. જો ને મોટા મોટા દાતા કોઈ સભામાં ક્યાં આવે, કોઈ દી આવે? તમે જાણ્યું કોઈ સભામાં કરોડાધિપતિ આખો અઠવાડિયું બેસીને કથા સાંભળી હોય? જિંદગીમાં દાખલો છે? એ આવે પૂર્ણાહુતિમાં પ્રવચન કરવા, આવે. બાકી પણ દાન કરો, એને આગળ કહ્યું છે સત્સંગ કરો, પછી કહ્યું દાન કરો. દાન કરો, દાનનો બહુ મહિમા છે ભાઈ. એક સાધુએ દાનનો બહુ મહિમા કીધો ને, તો એક જણો ઊભો થઈને કે તમે તો મારી આંખો ઉઘાડી નાખી એમ. અરે બહુ તમે દાનનો મહિમા કીધો, બહુ. કાલે જ હું ઓફિસ ખોલવાનું છું, બોર્ડ મારવાનું, દાન આપો. એને તો આવો અર્થ કર્યો, દાનનો બહુ મહિમા છે. એટલે હું કાલથી જ ઓફિસ ખોલીશ, કે બોર્ડ મારીશ, ભાઈ દાન આપો. એટલે એવો અર્થ નથી કરવાનો, તમે આપો. લેવા માટે દાનનો મહિમા નથી, દેવા માટેની વાત છે. આ ચોખવટ કરવી સારી, નહીં તો આમાંથી કોઈ નકલી પોંચ બનાવીને ફરવા માંડે. કે જો કાલ નો તો દાન નો મહિમા લખાવો લખાવો. દેયમ દીન જનાય ચવિતમ, દાન આપ. દાન આપવું એટલે શું? આપી દીધું, લાપી દીધું. ભિખારીને તમે 10 રૂપિયા આપ્યા, પછી બીજે દિવસે તમે એની પાસે નથી જતા કે ભાઈ કાલે મેં આપ્યા તા, આજ મારું છે આપને. આપ્યું આપી જ દીધું ને આપ, બસ એને દાન કહેવાય. કોઈ પણ વળતરની અપેક્ષા વગર જે આપવું એનું નામ દાન છે. ભાઈ એક જણો શિવ મંદિરે જઈને પગે લાગ્યો ને પૂજારી ચરણામૃતની ઓલી ટોકરી લઈને બેઠો હશે અને બાજુમાં થાળી દાન બેઠ, શ્રાવણ મહિનો હશે. એક જણો શ્રીમંત શેઠિયા જેવો માણસ આવ્યો, પગે લાગ્યો તો કોઠારી કે શ્રાવણ માસ ચલતા હે, કુછ ઠાકોરજી કે લીએ કુછ અર્પણ ભી કરના ચાહે, ભગવાનને દિયા હે તો કુછ દેના ચાહે, ઓ આપ 1 રૂપિયા દોગે, સાથ હે આશુતોષ હે, ભોલેનાથ હે, મનોકામના પૂર્ત કરતે હે. આપ બોલો, આપકી મનોકામના કોઈ ભી હો ભગવાન શિવ પૂર્ણ કરે. બોલો. પેલો કે મનોકામના પૂર્ણ કરશે? હા, તમે જે હોય બોલી નાખો, પૂરી કરશે. પૂરી કરશે તો કે હા. બોલો શું મનોકામના? 100 રૂપિયા ને પાછી દે. આ પાછા આપી દે 100 રૂપિયા. આને દાન કહેવાય નહીં. આપું એટલે આપી દે. ગરીબોને આપો, ગાયોને માટે આપો, વિધવાઓને આપો, અનાથોને આપો, વૃદ્ધાશ્રમમાં આપો, ધર્મ મંદિરમાં આપો, દેવ મંદિરમાં આપો, અન્નદાનમાં આપો, વિદ્યાદાનમાં આપો, સત્સંગની પ્રવૃત્તિઓમાં આપો, ભક્તિના પ્રસંગોમાં આપો. પણ આપો આપો ને આપો, આપવું જોઈએ. આપનારો તો આપે જ છે ભાઈ, આપનારા આપે છે. નથી આપનારા ને એને માટે થોડું સમજવા જેવું છે. પણ હું તમને એક પ્રશ્ન પૂછું, આપનારા આપે છે એને કહેવું નથી પડતું? એ તો સામેથી જ બધે મંડી પડ્યા હોય છે, એને કોણ જાણે એવું મનમાં થઈ જ ગયું હોય છે આપ. પણ એવી ઘણી નરમાટી એવી હોય છે કે એને આપવાનું ફાવતું નથી. તમને ખબર છે શું કામ નથી આપતા? એ ભાઈ તમને ખબર છે શું કામ નથી આપતા? એ ખબર છે? હે, નથી ખબર? એને એમ છે કે નકામું આપી દેવું, ફાયદો શું? આ બહુ એનું એનાલિસિસ છે. આ નથી આપતા એનું લોભિયું, નથી આપતા એ શા માટે નથી આપતા એનું પાછળનું કારણ છે કે મારે આપી દેવું. આપી દીધું ગયું, ફાયદો શું? એ કોઈ ગૌશાળામાં આપે તો એ ગાયોનું દૂધ એને મળવાનું નથી. કોઈ ભિખારીને આપે જમવાનું, ત્યાં ત્યાં કોઈથી જમવા જવાનું નથી. કોઈ ગરીબ વિદ્યાર્થીને એ થોડી મદદ કરે આર્થિક રીતે, તો એના પગારમાં નોકરીએ ચડે ત્યારે 10% કોઈ આપવા આવવાનું નથી. વૃદ્ધાશ્રમમાં તમે આપો કે હાજા થઈને કે સશક્ત થઈને કે એને ઘરે કંઈ પોતા મારવા આવવાનું નથી. તો આ વિચાર કરે શું કામ આપી દેવું? ફાયદો નથી ને, વળતર શું? બાકી વળતર હોય તો 1 લાખ રૂપિયા આપી દે. એના છોકરાના ડોનેશન માટે 10 લાખ આપે છે કે નહીં? ધડદિન ઘા કરે છે કેમ? ફાયદો છે. અને બીજે 1 રૂપિયો કાઢતા નથી, શું કામ? ફાયદો શું? વિચારો શું ફાયદો? શું કામ નાખી દેવું? આપણો પૈસો કોકને દઈ દેવો, આપણે કેમ ભેળો કર્યો? હ, અને એ બીજાને આપી દેવો, આપી દેવાનો. જો એને ફાયદો દેખાય તો જરૂર આપે. આપણી કોશિશ એવી કે ફાયદો દેખાય. ફાયદો દેખાય નહીં, ફાયદા છે જ. કઈ ફાયદા વગર કોઈ નથી નાખી દેતા ને. કઈ તમે ધડદિન 5-10 હજાર કે 2-5 હજાર કે 50-50 હજાર કે 1 લાખ રૂપિયા નાખી દો દેવ મંદિરમાં કે સત્સંગમાં, તે ફાયદા વગર નાખી દો છો? એ પેલાને દેખાતો નથી, સમજાતો નથી. જો એને સમજાઈ જાય તો એ આપે. અને ખરેખર આપી દેવું એની પાછળના કેટલાય ફાયદા છે. પણ એક વાત પેલા સમજી, જે આપનારા છે ને એ ક્યારેય ફાયદાનો વિચાર કરતા જ નથી. ક્યારેય ફાયદાનો વિચાર કરે કેમ? એનું દિલ એવું છે. એના દિલમાં શું છે? એ કોઈનું દુઃખ જોઈ શકતા નથી, કોઈને મદદ કર્યા વગર રહી શકતા નથી. એનો સ્વભાવ એવો છે. તમે પેલી લિંકનની વાત સાંભળી છે ને, એને સભામાં જવાનું હતું, પ્રવચન આપવાનું હતું, પણ ગાડી લઈને નીકળ્યા તો રસ્તામાં કાદવ કીચડમાં એક ભૂંડને ફસાયેલું ને ચિત્કાર કરતું જોયું તો ગાડી ઊભી રાખી લિંકને, અને કાદવ કીચડમાં કપડાં બગડ્યા તો પણ પેલા ભૂંડને બહાર કાઢ્યું, અને પછી કાદવ કીચડ સરખો કરીને થોડું કરી ખંખેરી અને સભાના ટાઈમે મોડા પીડ્યા, માફી માગી. પણ એના કાદવ કીચડવાળા બધા હાથ પગ આ બધું થયેલું એટલે કીધું થોડું પાણીની વ્યવસ્થા હોય તો હાથ પગ ધોઈને પછી હું આવું છું. અને એની સાથે બે પાંચ માણસો હોય તો ખરા ને, એમણે કીધું કે સાહેબ આ શું, એટલે માંડીને વાત કરી કે આવું થયું હતું. એટલે એમાં એક જણાએ કહ્યું કે લિંકન તમે આ શું કર્યું, આ કાંઈ કરવાની જરૂર ખરી, હવે એ ભૂંડ તો કાદવ કીચડના જીવ છે, તમે કાઢ્યું એટલે એનું દુઃખ જતું રહેવાનું છે, એ તો પાછું પડવાનું છે, કાદવ કીચડમાં પાછું પડવાનું છે, એના દુઃખ તમે કઈ થોડા મટાડી શકવાનો છો. લિંકન નો જવાબ સાંભળજો. એમણે કહ્યું કે કોઈને કહ્યું કે મેં એ ભૂંડના દુઃખને દૂર કરવા માટે ભૂંડને બહાર કાઢ્યું હતું? નહીં મર્મ સમજાય, મેં એવું ક્યાંથી કીધું કે ભૂંડના દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યું? અરે ભાઈ એવું છે જ નહીં. તો ભૂંડને ચીસો પાડતું દુઃખી થતું જોયું એટલે મારા દિલમાં દુઃખ થયું, મારા દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યા. માને શાંતિ થઈ ગઈ, બસ હું પીડા પીડા પીડા મને કઈ ચેન પીડ્યું નહીં, મારા દુઃખને દૂર કરવા માટે મેં ભૂંડને બહાર કાઢ્યા. એનાથી પણ હલી જવાય આપણે, ઓ યાદ રહી જાય જિંદગીભર એવી એક વાત. આ બધી સત્ય ઘટનાઓ છે, આ થોડી દંતકથાઓ છે. આર્જેન્ટિનાનો ફર્સ્ટ નંબરનો ફૂટબોલ પ્લેયર રોબર્ટ ડી વિસેન્જો, રોબર્ટ ડી વિસેન્જો બહુ દયાળુ સ્વભાવ. આ લોકો આપે છે ને એ સંવેદનશીલ હોય છે, કોઈની પીડા જોઈ શકતા નથી, એટલે ફાયદો કરવાના વિચારનો એની પાસે વિચાર જ હોતો નથી કે ફાયદો થાય તો જ આપું, ભૂંડને બહાર કાઢવાનો આમ શું ફાયદો હોય. પણ એનું એનું દિલ એનું દુઃખ દૂર થતું નથી ત્યાં સુધી. પણ રોબર્ટ ડી વિસેન્જોની જે વાત છે ભાઈ, ઓહો, એને તો જેટલી તમે મમળાવો ને એટલી મીઠાશ આવે. લિંકનથી હજાર ચાસણી ચડી જાય એવી ઘટના, હજાર ચાસણી ચડી, એવો દયાળુ સ્વભાવ આપે, દુખિયાને આપે, દુઃખ કોઈને જોઈ શકે. હવે સારો ફૂટબોલ પ્લેયર, એમાં એક કંઈક સમારંભ હશે, એમાં રોબર્ટ ગયેલા અને એને સન્માનમાં એને પુરસ્કારનો મોટી રકમનો ચેક આપ્યો. નાની સુની તો હોય નહીં, સમારંભ પૂરો થયો, ખિસ્સામાં ચેક નાખ્યો અને પોતાને બહાર ઘરે જવા માટે ગાડી પાસે આવ્યો. રોબર્ટ ડી વિસેન્જો એ જેવો ગાડી પાસે પહોંચે ત્યાં એક મહિલા આવી અને એવી રડવા માંડી, એવી કાકલુદી કરવા માંડી કે સાહેબ મારું બાળક નારો બાબલો, એકનો એક દીકરો, કુમળું બાળક, ભયંકર માંદગીમાં પટકાયું છે, એવું રીબાય છે, મારી પાસે કોઈ ખોરાકના પૈસા નથી, દવાના પૈસા નથી, મારા લાલની ને ચોધારાશુ એ બાય રડે, મારી પાસે ફૂટી કોદી નથી અને મારા બાળકની પીડા, એની માંદગીની પીડા એને હું જોઈ શકતી નથી, માટે મને કંઈક આપો. તમે રોબર્ટ ડી વિસેન જોઈએ પેલો ચેક કાઢીને પેલી મહિલાના હાથમાં આપી, લો લઈ જાઓ, બસ હવે તો માજી સંતોષ. હા હા, બહુ સારું થયું, મારા દીકરાના દુઃખમાં તમે મને આટલી મદદ કરી છે. ચેક લઈ લીધો. મહિલા તો કેટલી ભીડ હોય ભાઈ, ખુશ થતી થતી એ મોટી રકમનો ચેક લઈને મહિલા નીકળી ગઈ. હજી આ ચાવી ભરાવીને ગાડી ખોલે ત્યાં દોડતા બે ત્રણ માણસો આવ્યા જે રોબર્ટને ઓળખતા હતા, પેલી મહિલાને ઓળખતા હતા. દોડતા આવીને તમે એને કંઈ આપ્યું? હા મેં આપ્યું ને, એનું બાળક બિચારું કેટલું પીડામાં, કેટલું બાય રડતી હતી, નાનું બાળક પીડાય અને આપણી પાસે પૈસા હોય અને કોઈ બાળક પીડાય તો તમે શું આપ્યું? મને જે પુરસ્કારમાં ચેક મળ્યો તે આપી દીધો. અરે તમારી ભલી થાય, તમે આવા ના વાર્યા. કેમ ભાઈ, શું થયું? એને કોઈ છોકરો જ નથી, એ મહિલાને કોઈ બાળક જ નથી. સાવ ખોટી છે, ફ્રોડ, ચીટિંગ કરે છે એ મહિલા. કેટલાયની પાસે બસ આવીને તે રોકકળ કરીને 1 લાખ રૂપિયા ભેળા કરી લે. એને બાળક જ નથી, તો પછી બાળક હોય માંદું હોવાનું પીડાવાની વાત જ ક્યાં છે? અને તમે રહ્યા ભોળા, તરત આવડી મોટી રકમનો ચેક આપી દીધો. રોબર્ટ ડી વિસેન્જો કે તમે શું વાત કરી, વાત કરો તો મને. એનું કોઈ બાળક નથી? ના, બાળક નથી તો કોઈ પીડાતું જ નથી, કોઈ માંદું નથી, એનું બાળક નથી રોગી, નથી માંદું? ના. રોબર્ટ ડી વિસેન્જો કે વાહ, તમે શુભ સમાચાર આવ્યો. એણે જ્યારથી કહ્યું કે મારું બાળક પીડાય છે, દુઃખી થાય છે, ચીસો પાડે છે, દર્દાય છે, ત્યારથી મને ચેન નહોતું. એક નાનું બાળક આ પીડાને કેમ સહન કરતું છે? મને ચેન નહોતું પડતું, બેચેન જીવ મચળાતો હતો કે નાનું બાળક આ દુઃખ કેમ સહન કરતું છે? આપણે માંદા પડીએ ત્યારે સહન નથી થતું, તો કુમળું બાળક આ પીડાને સહન કેમ કરતું છે? તમે સારા સમાચાર આપ્યા કે બાળક માંદું નથી, બસ રૂપિયા તો આજ છે ને કાલ નથી, જવા દે ને ભલા માણસ. રૂપિયા તો આજ છે ને, પૈસા આજ છે ને કાલ છે, બીજો પુરસ્કાર મળશે, ન મળે તો કોનું અટક્યું છે? પણ તમે સમાચાર આપ્યા કે બાળક પીડાતું નથી, બસ મને શાંતિ થઈ ગઈ. શું વાત કરો તમે, આને એને કેટલી વ્યથા થઈ છે. તમે સારા સમાચાર આપ્યા, બસ બાળક પીડાતું નથી, કોઈ દુઃખી બાળક નથી, બસ મને શાંતિ થઈ ગઈ, નહીતર મને આજે ઊંઘ ન આવે. કે મેં પૈસા આપ્યા પણ એનાથી એની પીડા કેટલી જશે? પણ તમે સારા સમાચાર આપ્યા કે કોઈ બાળક પીડાતું નથી, જવા દો ને, રૂપિયા તો આવ્યા ગયા. ભલા માણસ આવું થવાય? ગાડી લઈને પાછળ જાય હો, પોલીસમાં ફરિયાદ કરે, ગોતો ને ક્યાં છે, અને મળી જાય તો ચેક તો લઈ લે પણ મારી મને હાડક્યા ભાંગી નાખે, અને નક્કી કરી નાખે હવે કોઈ દી કોઈ દેવું નહીં. પણ ત્યાં રોબર્ટ એમ કે છે કે ના, દેવાનું બંધ ન કરાય, પણ તમે સમાચાર સારા આપ્યા. આ જે દર્દીલા દિલ છે, સંવેદનશીલ, પીડાને જોઈ શકતા, આપો, આપી દો ભાઈ. એમ જે સંવેદનશીલ છે, હમદર્દ છે, બીજાની પીડા જુએ છે, એ કઈ ફાયદાની વાત જોતા નથી. પણ જે ક્યાંય આપી નથી શકતા, એ તરત એનો પેલો વિચાર આવે, શું કામ આપું? વિચારો આવે જ, તરત જ વિચાર આવે, શું કામ આપી? જો ભાઈ, શું કામ આપવું ને, એના ઘણા કારણો છે. પહેલી વાત, તમે આ કપડાં પહેર્યા છે, વિચાર કરો ક્યારે તમારી પાસે પહોંચ્યા. એક ખેડૂતે કાળી મજૂરી કરી, કેટલા મહિના ખેતરને ખેડ્યું, કેટલી વાર આમ ઉથલ પાથર કર્યું, ઉછીના ઉધારા કરીને લોન લઈને બિયારણ લાવ્યા છે, ખાતર લાવ્યા છે, કેટલું કર્યું છે, વહેલા જાગીને કેટલી મહેનત કરી છે, ત્યારે ઉછીના ઉધારાના બી વાવ્યા છે, પછી કેટલી વાર ફેલી ગયા છે તો ફરી નાખ્યા છે, વળી એનું જતન કરીને કપાસના છોડ થયા, પછી એને ફળફૂલ લાગ્યા, એ કપાસ ભેળો કર્યો, એ પિંજારે ને ત્યાં વેચાયા, એ ગયા એને પિંજાયા, કપાસ ત્યાં નીકળ્યા, એના તાતણા થયા, એ વણાયા, એના પછી કાપડના વણાટકામ થયા, એ કેટલાયને હાથમાંથી પસાર થયું, એના રંગરોગાન થયા, એ મોટા જથ્થા માગ્યા, નાથી રિટેલમાં આવ્યા, એનામાંથી બીજી રિટેલમાં આવ્યા, એમાંથી કેટલી રિટેલ દુકાનોમાંથી થતા થતા એક દુકાનમાં આવ્યા, એમાંથી તમે ખરીદ્યું, પછી દરજી પાસે ગયું, એને કેટલી માથાકૂટ કરી, ત્યાર પછી તમારી પાસે આવ્યું. કેટલા લોકોની મજૂરી થઈ, એક દિવાસળીની પેટી લ્યો, કેટલી કેટલાય બાળકોનું જીવન હોમાયું હોય ત્યારે એમાં દિવાસળી, એક વાત તો નાની લાગે. હવે તમે એ 5 રૂપિયાનું એક બક્ષાનું માચિસનું બોક્સ લઈ આવો, તમે થયો કે એનું મૂલ્ય ચૂકવાઈ ગયું? નેવર. આ કપડાને તમે 250 રૂપિયા 500 રૂપિયા આપી દીધા એટલે એના મૂલ્યમાંથી, ઋણમાંથી મુક્ત થઈ ગયા, એ અશક્ય છે. માનવ શ્રમનું મૂલ્ય શું? એ લોકોએ આ મજૂરી કરી જ ન હોય. માનો કે તમારે જે ટાણે તમારે, ચાલો, મોસંબીનો રસ પીવો છે, મોસંબી વાવી જ ન હોત તો, અને તમારે એ સિવાય કંઈ બીજું પીવાય એમ ન હોય તો, વસ્તુ મળી એ મહત્વની છે ને, હવે એનું મૂલ્ય તમે કેમ ચૂકવી શકો? ત્યારે કેટલા લોકોએ શ્રમ કર્યો, એને તમે 5-25 રૂપિયામાં આપીને તમે એને ચૂકવી શકો ના. એટલે જે કંઈ વસ્તુ આપણને મળે છે, અનેકના ઋણ ચડે છે, અનેકના ઋણ, યાદ રાખજો, એક ઋણ. બીજું, આ તો વિચાર નથી કરતા ભાઈ, આપણને એમ થાય છે કે આપણે કેમ મફત લીધું છે, આપણે તો 1000 રૂપિયા ખર્ચીને લીધું, 1000 રૂપિયા ખર્ચ્યા વાત સાચી, એ તો ટોકન છે, પણ કેટલા લોકોના પસીના પડી ગયા એનું શું કિંમત, એનું મૂલ્ય લાવો. એક ઋણ ચડે છે, કોઈ પણ વસ્તુ વાપરો, અનેક માનવોનું પશુઓનું બધાનું ઋણ ચડે છે. બીજી વાત યાદ રાખજો, કોઈ પણ વસ્તુ તૈયાર કરતા તમને ખબર છે ક્યારે કોઈ ફેક્ટરીમાં, કોઈ ખેતીમાં, કોઈ જગ્યાએ કેટલા ગરીબોનું શોષણ થતું છે, કે જેને 100 રૂપિયા ઠરાવ્યા હોય 10 રૂપિયા કાઢી મૂક્યા હોય એનું કેટલું શોષણ થયું છે, કેટલા પશુઓ પીડાણા છે, કેટલા ભાઠા ખાધા છે, અકસ્માતે કેટલા પશુઓ મરી ગયા છે, કેટલાય માણસો મરી ગયા છે, કોઈ નથી મરી જતા કોઈ કોઈ જગ્યાએ, માણસ મરી ગયા, કેટલા મરી ગયા, ખેતી કરતા હોય તો કેટલા જીવ કપાઈ ગયા, આ પેસ્ટિસાઇડ જંતુનાશક છાંટે તો કેટલા જીવ મરી ગયા. એક તમે ચામડાના જોડા પહેરો છો, એ કુણા મજાના કુરુમના પહેરવા માટે તમે જોડા ને બધું ખરીદો, પણ એમાં કેટલા જીવની, કેટલા પશુઓની કતલ થઈ જાય છે એનો હિસાબ ક્યાં, એની આહ ક્યાં જાય, આંખમાં નાખવાના કે પ્રસાદન લગાડવાના સાધનો, ચામડી ઉપર કોઈ મલમ લગાડવાનો હોય એ આપણે લગાડીને ખુશ થઈએ છીએ, પણ એના ટેસ્ટ માટે કેટલા સસલા ઉંદર વાંદરાઓ ઉપર પ્રેક્ટિસ કરીએ છીએ, એની કેટલા રીબાયા છે એનું ક્યાં, કેટલા પશુઓએ કેટલી કાળી વેદના વેઠી હોય છે, એક રસી લ્યો અને તમને સારું થાય છે એમાં કેટલા ભૂંડ કપાઈ ગયા હશે, કેટલા કુમળા વાછડા કપાઈ ગયા હશે. આજે વિજ્ઞાનની લેબોમાં કેટલા જીવ જંતુઓ પ્રાણીઓ કેટલા ઊંધા અવળા ટીંગાય છે, કેટલી કતલ થાય છે. આ એક આંખનું ડ્રોપ બનાવવું હોય ડોક્ટર વૈજ્ઞાનિકોને તો એ સસલાઓને આંખને આમ સીવી લે અને આમાં નાખી દે પેલા આંખનું ટીપું, પછી જોવે આંખને નુકસાન થાય છે કે નહીં, અને પેલાની આંખો તો અંધાપો આવી જાય, પછી એને ડાયલ્યુટ કરતા કરતા સહન થાય એવા ડ્રોપ્સ બને ત્યારે આપણી પાસે આવે છે. ઓલાના ભોગ જુઓ, આ બધા માણસોના કાળી મજૂરી, બાળકો પેટના ખાડા પૂરવા માટે મજૂરી કરે છે, આ હાઈ ક્યાં જાય સાહેબ, એનું ઋણ શું? એટલે એ ઋણમાંથી મુક્ત થવા અને પશુ પક્ષીઓ પ્રાણીઓનો મનુષ્યોને જે હાય છે એમાંથી મુક્ત થવા માટે આપણે દાન આપવાનું હોય છે. એટલે જ આપણે ત્યાં ગાયોની પૂજા થાય છે, સર્પની પૂજા થાય છે, કાગડાને 16 દિવસ શ્રાદ્ધ નાખીએ છીએ, કીડિયારું પૂરીએ છીએ, વનસ્પતિની પૂજા કરીએ, પીપળાની પૂજા કરીએ, નદીઓની પૂજા કરીએ, સૂર્યની પૂજા કરીએ, ચંદ્રની પૂજા કરીએ, શું કામ? બધામાંથી કંઈક ઋણ મુક્ત થાય, સીધો ઓલાને ક્યાં પકડવા જવાનો? એટલે આહ અને ઋણમાંથી મુક્ત થવા માટે આ દાન ઋષિઓએ ગોઠવ્યું છે. એટલે આપણે શાસ્ત્રો કહે છે ખેડૂત 100 ચાસ પાડે ખેતરમાં ત્યારે 1 ચાસ લોહીનો ભરાય ને એટલી જીવ મરે છે. કઈ એમનેમ થાય છે, આટલી આટલી જીવહિંસા, આટલી વેદના, આટલું બધું થાય છે, એમાં છૂટવું કઈ રીતે? એટલે એ આહ અને ઋણ એમાં મુક્ત થવા માટે મનુષ્યનું પૂજન છે. ગરીબોને આપો, ગાયોને આપો, પશુઓને આપો, પક્ષીઓને ચણ નાખો, વિધવાઓને આપો, ગરીબોને આપો, પ્રાણીઓની સેવા કરો. અમસ્થા નથી કરતા લોકો અને અમથુ શાસ્ત્રોએ નથી કહ્યું. અને જે આહ અને ઋણમાંથી કાંઈ પણ કર્યા વગર મરી જાય છે તો એને ઋણ ચૂકવવા માટે પશુઓનો અવતાર લઈને પૂરું કરવું પડે, એટલી વેદનાઓથી પસાર થવું પડે, એવા ભૂંડા દેહને પ્રાપ્ત કરવા પડે. માટે જો એ છૂટી ગયો હોય ઋણ આમાંથી તો એ સુખી થાય છે. એટલે કોઈ સંતોએ શાસ્ત્રોમાં સરસ કહ્યું છે ભાઈ કે ભિખારી તમારી પાસે માગે ને, જોકે એમાંય વિવેકની વાત છે, કારણ કે આજે આ છાપામાં છે દુબઈમાં 5-સ્ટાર હોટલમાંથી ભિખારી પકડાણો, એટલે આ એમાં જોવા જેવું ખરું, પણ સમજીને કરવું. ઘણી વાર બસ સ્ટેન્ડ ઉપર આમ 50-એક માણસોની લાઈન ઊભી હતી આ સિટી બસની, ત્યાં ભિખારી આવ્યો, ભગવાન કે નામ પર દે દો બાબા, ભગવાન કે નામ પર દે દો. એટલે જે બિચારા દયાળુ માણસો, કોઈ રૂપિયો નાખ્યો, 2 રૂપિયા નાખ્યા, 5 રૂપિયા નાખ્યા, 50-50 માણસો હતા, બેડું થઈ ગયું, તે 200-250 રૂપિયા થઈ ગયા, રિક્ષા બાંધીને ભિખારી બી ગયો. ઓલા 50 જણા જોઈ રહ્યા કે આમાં ભિખારી કોણ, એ લાઈનમાં ઊભા છે. હળો રિક્ષા બાંધીને વયો ગયો. બોલો, ઘણી વાર આપણે કહે છે ને, એટલે ચાર રસ્તે ગાડી ઉભી રહી એટલે ભિખારીએ તરત એટલે ગાડી શેઠ ડ્રાઈવર તો શેઠ હતા એને કીધું, શેઠ સાહેબ 100 રૂપિયા આપો. એટલે 100 રૂપિયા ધડ દઈને માગી લેવાના, શું કરવું છે? સામે કોફી હાઉસમાં 1 કપ કોફીના 100 રૂપિયા છે, ત્યાં પીવા જવું છે. એટલે એ મારી દિલ તો જો એનું, ત્યાં સામે 100 રૂપિયાનો 1 કપ કોફી પીવા આપે છે, મારે પીવા જવું છે. એટલે આ જોતો ખરો 12 લાખની ગાડી ફેરવું છું તોય હું કોઈ દી ન્યા કોફી પીવા 100 રૂપિયાનો 1 કપ જાતો નથી. ભિખારી કે તમને નહીં પોહાતું હોય, અમને તો પોહાય છે જરૂર. વિવેક ની વાત છે, ભિખારીઓને આપણે આપવાની આતે બધી ધ્યાન નથી, એવું નથી, પણ આપે. એટલે બહુ સરસ શાસ્ત્રોમાં કહ્યું છે, ભિક્ષુકાહા સાંભળજો, ભિક્ષુકાહા નૈવ યાચંતિ. આ ભિખારીઓ માગે છે ને, માગતા નથી, તો બોધયંતિ ગૃહે ગૃહે, ઘરે ઘરે જઈને એ ઉપદેશ આપે છે. ભિક્ષુકાહા નૈવ યાચંતિ બોધયંતિ ગૃહે ગૃહે, દિયતામ દિયતામ લોકાહા અદાતુમ ફલમિદ્રશમ. એ માણસો આપો આપો આપો, આ ન આપ્યું એના અમે ફળ ભોગવીએ છીએ, માટે આપો ભિખારી આપો. જો આ ફાયદો આપણને એમ લાગે છે ને કે આપણે બીજા માટે કરીએ છીએ, કોના માટે થાય છે? અને વ્યાસજી એ કહ્યું છે કે મેં 18 પુરાણ લખ્યા, એ બધાનો સાર મારે જો એક જ વાક્યમાં આપવો હોય તો એટલું જ, પરોપકારાય પુણ્યાય પાપાય પરિપીડનમ. બસ, બીજાને સુખ આપો તો સુખ મળે, દુઃખ આપો તો દુઃખ મળે. હાઈનું જેમ દુઃખ છે એમ દુવાનું પણ સુખ છે. આપવાનું કોના માટે છે? આપણા માટે છે. લ્યો ફાયદો દેખાય, આપણે ક્યાં નાખી દઈએ છીએ ખેતરમાં? નહીં ત્યારે આમ ખેડૂત ઘાસ કરી દે છે ને બીજના, આપણે એમ કહીએ છીએ, એ ભાઈ પણ નાખી કાંજો ધૂળમાં, નાખી જ દે છે ને. પણ કોઈ ખેડૂતને વિચાર આવ્યો કે નાખી દેવાય? નાખી જ દેવું પડે, નાખી જ દેવું પડે. પણ નાખી દેવાનું નાખી દીધું નથી હોતું, પાછું આવે છે. અરે ભાઈ, એ એક વાત કરીને પછી આજે પૂરું કરી દઉં. કૃષ્ણ ભક્ત પતિ પત્ની, પણ એને કોઈ સંતાન નહીં. ભગવાન છે ને કંઈક કમી રાખે, એટલે માણસને થોડો બોધ રહે. આ ભજન કરે, પૂજન અર્ચન કરે, પણ મનમાં બધી રીતે સુખ, વ્યવહારે સુખ, પણ સંતાન નહીં. જો હું તો એમ માનું કે ભાઈ ભગવાન દીકરા દીકરી કાંઈ ન આપે તો ભગવાનની ઈચ્છા માને રાજી રહેવું જોઈએ. આ ભગવાનને પ્રાર્થના કરે, એમાં એને સ્વપ્નમાં જાણે મૂર્તિની પૂજા કૃષ્ણની જે હતી ને, એ પૂજા કરતો હતો એ મૂર્તિ જ દેખાણી સ્વપ્નમાં, અને અર્ચન કરતો હતો ત્યાં મૂર્તિ બોલી હાથ પકડીને, દીકરો જોઈએ છે. અરે મહારાજ, વાંજિયા મેણો છે, મને દીકરો આપો તો બહુ સારું. જાઓ, તમને દીકરો થશે, પણ એક વાત યાદ રાખો, લગ્ન પછી 7મે દિવસે મોત થશે. આટલું કહીને સ્વપ્ન અદ્રશ્ય થઈ જાગ્યો. એક બાજુ હર્ષ, એક બાજુ શોક, પણ મનમાં નક્કી કર્યું લગ્ન કરાવવા જ નથી, તો દીકરો તો આવશે. લગ્ન થાય પછી 7મે દિવસે મોત છે, કરવા જ નહીં લગ્ન, પણ દીકરાનું સુખ તો મળે. અને ખરેખર સમય જતા સમય અનુસાર એને ત્યાં દેવના ચક્ર જેવો દીકરાનો જન્મ થયો, ખુશીમાં દિવસો વીતવા માંડ્યા. પણ ઓલું મનમાં દેખાય, દીકરો મોટો થાય એમ એમ એમ એમ એમ એમ એમ એમ મનમાં આવે કે જો લગ્ન થયા તો 7મે દિવસે મોત છે. છોકરો 18-19 વર્ષનો થાય એટલે ઘરમાંથી મંડે બધા હવે સારું ઘર જોઈ લ્યો ને, કેટલા સારા માગા છે ને, પછી વીણા ઉમાલમાં કઈ મજા નહીં, આવું બધું માર્કેટમાં ભાવ છે ત્યાં વટાવી દો ને, પછી આ રતન ને કોઈ લેશે નહીં, ઘણું બધું સંભળાવતા હોય છે બધા, બધા બહુ ઉતાવળ હોય. એટલે પરાયણે ભાઈ અને બધાના સંબંધીઓના ઘરના ઓલી વાત કરી શકાય નહીં, કે કહું તો શું થાય, એ મનમાં મનમાં શું હોય, નહોતી ઈચ્છા. પણ ભાઈ ભગવત ઈચ્છાને કોણ મિથ્યા કરી શકે. લગ્ન થયા, પરણીને જુવાન ઘરે આવ્યો, હવે બાપ દિવસો ગણે છે, એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત ની રાત પડી છે. આજ રાતે તો હવે અવશ્ય છોકરાનું મૃત્યુ થવું જ જોઈએ. આઠમા દિવસનો પ્રભાવ થઈ ગયો, છોકરાનું મૃત્યુ થયું નહીં. આને થયું, ઈશ્વર ખોટું બોલે, બીજા તો બોલે પણ ભગવાને ખોટું બોલે. બહુ મનમાં થયું, એક બાજુ હરખ કે સારું થયું, બીજી બાજુ એમ થાય કે મારો પ્રભુ મારો ઠાકોર ખોટું બોલે. પણ નહીં, ભગવાન છે ને એ પછી આ બસ વિસારી દીધી છે, મને દીકરાનું સુખ આપવા એમ કરીને વાત કાઢી નાખી. પણ રાત પડી, પાછું જ્યાં થયું ત્યાં પાછી એ મૂર્તિ પૂજાની દેખાણી, ભગવાનની મૂર્તિ હશી, કેમ કઈ પૂછવું છે મહારાજ? પૂછવાનું તો શું હોય તમે જાણો છો, તને એમ જ છે ને કે કેમ મોત ન થયું? હા પ્રભુ, દીકરાનું સુખ મળે તો સારું, પણ એક સંકલ્પ થઈ ગયો, મારો પ્રભુ ખોટું બોલ્યો કે શું? ના, ખોટું નથી બોલ્યો, પણ તમારી દીકરાની વહુએ એક એવું પુણ્યનું કામ કર્યું છે અને એને દુઆ મળી છે, એટલે તમારા છોકરાને જીવતદાન મળ્યું છે. હવે તો તમારી પુત્રવધુનું આયુષ્ય પૂરું થશે, પછી તમારા દીકરાનું આયુષ્ય પૂરું થશે. મૂર્તિ અદ્રશ્ય. આને થઈ ગયું, હાથ દિવસમાં દીકરાની ઉભો બે શું પુણ્ય કાર્ય કરી નાખ્યું. સવાર થયું, પૂજા પાઠ કરે, પરવાર્યા, સમય મળ્યો એટલે દીકરાને વહુને બધાને બોલાવીને વાત કરી કે વહુ બા, તમારી દિનચર્યા શું, તમે શું કરો? સીધે સીધું કેમ પૂછું તમે શું કરતા, શું હતું? એટલે પછી હું તો રોજ મંદિરે જતી ને પાછી આવતી ને આવી રીતે હતું. પછી કઈ આ એમાં એક છે હો બાપુજી, હું મંદિરે જતી હતી ને પહેલે જ દિવસે, તો જ્યાં બજારમાંથી પસાર થાઉં ત્યાં અવાજ આવ્યો, એ કોઈ હોય તો આવો ને. મને થયું કે આવો કરુણ અવાજ કોનો છે? વળી થાય ત્યાં આવ્યો અવાજ, એ કોઈ હોય તો આવો ને. મેં જોયું છે આજુબાજુથી અવાજ, ત્યાં તે ખડકીમાંથી અવાજ આવતો હતો બાપુજી, એટલે મેં ખડકી ખોલી, જ્યાં જોયું તો સામે જે ખાટલામાં એક વૃદ્ધ બાઈ સૂતા હતા, એણે મને ઈશારો કર્યો હાથથી અહીંયા આવો. હું નજીક ગઈ ત્યાં એ બાઈ ડોશીમાં બ્રાહ્મણ, એકાકી જીવન, વિધવા, ઘરમાં કોઈ બીજું નહીં, અને ભયંકર તાવમાં પટકાયેલા બાપુજી. હું તેમની પાસે બેસી ગઈ, એમને પોતા મૂક્યા, એમને પાણી પીવડાવ્યું, દૂધ ફળ ફૂલ લઈ આવી અને એની સેવા કરી, અને પછી બપોર પછી પાછી ગઈ, એને દૂધ આપ્યા, ફળ આપ્યા, ફૂલ આપ્યા, મને જે ભેટમાં મળ્યું હોય એ મેં એને પૈસા આપ્યા, બીજી જે ચીજવસ્તુ જોઈ આપી એને મેં, પછી ધીમે ધીમે કરતા મગનું પાણી ભાત એવું બનાવીને પણ ઘરેથી લઈને આપતી, એમ મેં એની સેવા કરી. ડોશીમાન સારું થયું, અને એ ભગવાનના ભક્ત, બ્રાહ્મણનો દેહ અને બિચારાનું કોઈ સેવા કરવા વાળું નહીં, એટલે મેં એની સેવા કરી. સાતમે દિવસે તો એ માજી સાજા થઈ ગયા, તે સાતમે દિવસે આ કાલ લઈને આગલા દિવસે એ સાંજે હું એની પાસે બેઠી હતી, પગ દબાવતી હતી, માજી બેઠા થયા અને કે દીકરી, તું તો બાર ગામથી અહીંયા આવી અને તારામાં આવી સેવા ભાવના, અમારા ગામના હોય તો કોઈ નથી ખબર પૂછતા, અને તું સાવ અજાણી એ દીકરી, તે મને હાવ હાજી કર્યો અરે, અને તે મને વાપરવાના પૈસા તારા મને આપી દીધા. હા, બે હાથ માથે મૂકીને ડોશી એટલો બોલ્યા, દીકરી હું તને આ દુઆ દઉં છું, આશીર્વાદ દઉં છું કે તારો ચૂડીને ચાંદલો અખંડ રહે. જા દીકરી, બસ બસ બસ બસ બસ, બોલો, સમજી ગયો કે ભગવાને કહ્યું હતું, પણ ભગવાનની પ્રતિજ્ઞાને મિથ્યા કરનાર કોઈ હોય તો સાચાઓની દુઆ છે, અને એને લીધે મારો છોકરો બચ્યો છે. આખરે આ જોઈએ ત્યારે એમ લાગે કે પેલી પુત્રવધુ બીજાને માટે કંઈ કરે છે, યાદ રાખજો, આપણે કોઈને કઈ આપીએ છીએ, સત્સંગમાં આપીએ છીએ, મંદિરમાં આપીએ છીએ, ગરીબોને આપીએ છીએ, ગાયોને આપીએ છીએ, ત્યારે આપણને એક આ ભ્રમ કાઢવાની આ વાત છે કે આપણે શું માનીએ છીએ કે આપણે બીજાને માટે આપીએ છીએ. બીજાને માટે નથી આપતા, પણ કોના માટે આપીએ છીએ? આપણા માટે આપીએ છીએ. એની સત્ય ઘટના આ વખતે નહીં, તમને આવતે શુક્રવારે કઈ. સહજાનંદ સ્વામી નારાયણ.